سورة حامیم سجدہ سورة نمبر 41. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. شروع کرو چھو خوب اجموٹا مہربان نے بہو جی رحم والا اللہ نا نام تھی. حامیم تنزیل من الرحمن الرحیم. حامیم آ کتاب رحمان ان رحیم طرف تھی اتاروامہ آویلی چھے. كتاب فصلت آياته قرآنا عربيا لقوم يعلمون. ایک کتاب جنا مہان واقعو یعنی کہ بولو وگتوار بیان کرواما آویا چھے تے عربی بھاشا نو قرآن چھے تے لوکو ماتے کہ جیو جانے چھے. بشيرا ونذيرا فأعرض أكثرهم فهم لا يسمعون. تے خوش خبر سمبراو نار نے بیوراو نار چھے یعنی کہ نیکی کرنا راو نے خوش خبر سمبراو نار انے بدکاراو نے بیوراو نار چھے پن تیو ماتھی نا گھنا کھرا موٹو پیروی لے چھے جیتی تیو سامبرتا نتھی. وقالوا قلوبنا في أكنة مما تدعونا إليه وفي آذاننا وقر ومن بيننا وبينك حجاب فاعمل إننا عاملون. نتیو کہے چھے کہ تُو جینی طرف امنے بولاوے چھے تینا طرف تھی امارا دلو پڑداما چھے ને અમારા કાનોમાં બહેરાપણું છે અને અમારી તથા તારી વચ્ચે એક આડ છે માટે તું તારા દીન ઉપર અમલ કરી જા અને અમારા દીન પર અમલ કરતા રહેશું. કુલ ઇન્નમા અન બશરુમ મિસ્લુકુમ યુહા ઇલય અન્નમા ઇલાહુકુમ ઇલાહુ વાહિદ فاستقيموا إليه واستغفروه وويل للمشركين الذين لا يؤتون الزكاة وهم بالآخرة هم كافرون. اي رسول تو کہے کہ ہوں دیکھاو ما تو تمہارا جیو ایک مانس چو پن کھرو تفاوت آچے કે મારા તરફ આ વાતની વહી કરવામાં આવી છે કે તમારો માબૂદ એક જ માબૂદ છે યાની કે જે ઇબાદતને લાયક છે તે એક જ માબૂદ છે માટે તમે તેની તરફનો સીધો રસ્તો ઇખ્તિયાર કરો ને તેનાથી માફી ચાહતા રહો ને અફસોસ છે તે મુશ્રિકો માટે કે જેઓ ઝકાત અદા કરતા નથી અને આખરતનો પણ એકદમ ઇનકાર કરનારા છે. ઇન્નલ લઝીન આમનુ વ અમિલુ સ્સાલિહાત લહુમ અજરુન ગૈર મમનૂન. બેશક જે લોકો ઈમાન લાવ્યા અને સારા કામો કર્યા તેમના માટે એવો બદલો છે કે જેનો કદી અંત આવનાર નથી. કુલ أئنكم لتكفرون بالذي خلق الأرض في يومين وتجعلون له أندادا ذلك رب العالمين. تُو کہے کہ شُو ساچے تمہیں تینو انکار کرو چھو کہ جین زمین نے بے دیوس ماں پیدا کری انہیں تینا بروبریا بناو چھو بدی دنیاو نو پالنہار تو ایج چھے. وجعل فيها رواسي من فوقها وبارك فيها وقدر فيها أقواتها في أربعة أيام سواء للسائلين. અને તેણે જ આ જમીનમાં મોટા મોટા પહાડ તેના ઉપર કાયમ કર્યા અને તેણે જ આ જમીનમાં બરકત આપી અને તેમાં તેમની જીવન ગુજારવાની વસ્તુઓ ચાર દિવસની મુદ્દતમાં માપસર મુકરર કરી દીધી, જે સર્વે માંગનારાઓ માટે સરખો છે. પછી અલ્લાહે આસમાન તરફ ધ્યાન કર્યું અને તે એ વખતે સિરફ ધુમાડો હતો. પછી તેણે તે આસમાનને તથા જમીનને હુકમ કર્યો કે તમે બંને ખુશીથી અથવા નાખુશીથી તાબે થઈ જાઓ, જેથી બંનેએ અર્જ કરી કે અમે ખુશીથી તાબે થઈએ છીએ. وأوحى في كل سماء أمرها وزينا السماء الدنيا بمصابيح وحفظا ذلك تقدير العزيز العليم. પછી અલ્લાહે તે ધુમાડાના બે દિવસમાં સાત આસમાન બનાવ્યા અને દરેક આસમાનમાં વહી થકી ફરિશ્તાઓ પાસે તેની વ્યવસ્થાનો યાની કે નિઝામનો હુકમ પહોંચાડી દીધો, અને સૌથી નીચેના યાની કે આ દુનિયાના આ જગતના આસમાનને અમોએ તારાઓ વડે શોભિતું બનાવ્યું, તેમજ તે સિતારાઓને આસમાનના હિફાજત કરનાર બનાવ્યા. આ વ્યવસ્થા જબરદસ્ત જ્ઞાનવાળા અલ્લાહની કરેલી છે. أعرضوا فقل أنذرتكم صاعقة مثل صاعقة عاد وثمود. પછી પણ જો તેઓ મોઢું ફેરવે તો તું કહે કે હું તો તમને એવી ભયંકર ગર્જના યાની કે ખોફનાક અવાજથી ડરાવું છું કે જેવી ગર્જના આ તથા સમુદ્રની કોમ પર પડી હતી. إذ جاءتهم الرسل من بين أيديهم ومن خلفهم ألا تعبدوا إلا الله قالوا لو شاء ربنا لأنزل ملائكة فإنا بما أرسلتم به كافرون. જ્યારે કે તેમની પાસે રસૂલો તેમની પહેલા આ હુકમ લઈને આવ્યા અને તેમની પછી પણ કે તમે અલ્લાહના સિવાય બીજા કોઈની ઇબાદત કરો નહીં, તો તેઓએ જવાબમાં કહ્યું કે અગર અમારો પાલનહાર ચાહતે તો ચોક્કસ જ ફરિશ્તા મોકલી દેતે, માટે તમને જે હુકમ આપીને મોકલવામાં આવ્યા છે તેનો અમે ઇન્કાર કરીએ છીએ. أَوَلَمْ يَرَوْا أَنَّ اللَّهَ الَّذِي خَلَقَهُمْ هُوَ أَشَدُّ مِنْهُمْ قُوَّةً وَكَانُوا بِآيَاتِنَا يَجْحَدُونَ. પછી આદની કોમ તો જમીનમાં કારણ વગર અભિમાન કરવા લાગી ને કહ્યું કે તાકતમાં અમારાથી વધારે કોણ છે? શું તેઓ એટલું ન સમજ્યા કે અલ્લાહ કે જેણે તેમને પેદા કર્યા છે તાકતમાં તેમના કરતા કેટલોય વધારે છે? અને આમ દરેક રીતે તેઓ અમારી આયતોની અવગણના યાની કે આંખ આડા કાન ન સાંભળ્યા બરાબર કરતા રહ્યા. لنذيقهم عذاب الخزي في الحياة الدنيا ولعذاب الآخرة أخزى وهم لا ينصرون. જેથી અમોએ પણ તેમના પર કેટલાક કમનસીબ દિવસોમાં આંધીની હવા તોફાની હવા મોકલી કે જેથી અમે તેમને આ જિંદગીની દુનિયામાં જ હિંપત ભર્યા હલકાઈ ભર્યા અઝાબની મજા ચખાડી દઈએ, અને આખરતનો અઝાબ તો ચોક્કસ જ એ કરતા વધારે ફજેત કરનારો છે, ને તે વખતે તેમની કાંઈ જ મદદ કરવામાં નહીં આવે. وأما ثمود فهديناهم فاستحبوا العمى على الهدى فأخذتهم صاعقة العذاب الهون بما كانوا يكسبون. હવે રહી સમુદની કોમ, તેને અમોએ તો હિદાયત કરી પણ તેમણે હિદાયતના મુકાબલામાં ગુમરાહી પસંદ કરી, ભટકેલા રહેવું પસંદ કર્યું, જેથી જેવી કરણી તેઓ કર્યા કરતા હતા તે કારણે હલકટ ભર્યા અઝાબની ગર્જનાએ મોટા કડાકાએ તેમને પકડી લીધા. ને જે લોકો ઈમાન લાવ્યા હતા અને બીતા રહેતા હતા તેમને અમોએ બચાવી લીધા. وَيَوْمَ يُحْشَرُ أَعْدَاءُ اللَّهِ إِلَى النَّارِ فَهُمْ يُوزَعُونَ. અને તે દિવસે કે જ્યારે અલ્લાહના દુશ્મનોને ભેગા કરી જહન્નમ તરફ લઈ જવામાં આવશે ત્યારે તેમને જુદા જુદા ટોળાઓમાં ગોઠવવામાં આવશે. حتى إذا ما جاءوها شهد عليهم سمعهم وأبصارهم وجلودهم بما كانوا يعملون. ત્યાં સુધી કે જ્યારે તેઓ તે જહન્નમની પાસે આવી પહોંચશે તો તેમના કાન, તેમની આંખો તથા તેમની ચામડીઓ જે જે ખરાબ અમાલો કર્યા કરતા હતા તેના બારામાં તેમની વિરુદ્ધ સાક્ષી આપશે. وقالوا لجلودهم لما شهدتم علينا قالوا انطقنا الله الذي انطق كل شيء وهو خلقكم اول مره واليه ترجعون. અને તેઓ પોતાની ચામડીઓને કહેશે કે ભલા તમે અમારી વિરુદ્ધ શા માટે સાક્ષીને ગવાહી આપો છો, તો તે જવાબ આપશે, અમને એ જ અલ્લાહે બોલતી કરી દીધી છે કે જેણે દરેક વસ્તુને વાચા આપી છે, જબાન આપી છે. સારાંશ કે તેણે તમને પહેલી વાર પેદા કર્યા છે ને તેની જ હુજુરમાં પાછા લઈ જવામાં આવશો. أنتم تستترون أن يشهد عليكم سمعكم ولا أبصاركم ولا جلودكم ولكن ظننتم أن الله لا يعلم كثيرا مما تعملون. અને તમે તમારા ગુનાહોને સંતાડતા કે છુપાવતા ન હતા, કારણ કે તમને આ ડર ન હતો કે તમારા કાન, આંખો તથા ચામડીઓ તમારી વિરુદ્ધ સાક્ષી આપશે, બલકે તમે તો આ માની લીધું હતું કે જે કર્મો તમે કર્યા કરતા હતા તેમાંથીના ઘણા ખરાને અલ્લાહ જાણતો જ નથી. અને તમારી આ ખોટી માન્યતાઓ, ખોટી ધારણાએ કે જે તમોએ તમારા પાલનહાર બાબતે બાંધી લીધી હતી, તમને પાયમાલ કરી નાખ્યા કે જેથી તમે સખત નુકસાન ઉઠાવનારાઓમાંથી થઈ ગયા. હવે જો તેઓ સબ્ર કરે તો પણ જહન્નમ તો તેમનું ઠેકાણું છે જ, અને જો તેઓ મહેરબાની ચાહે તો પણ તેઓ એવા લોકોમાંથી નથી કે જેમના પર મહેરબાની કરવામાં આવે. وحق عليهم القول في أمم قد خلت من قبلهم من الجن والإنس إنهم كانوا خاسرين. અને અમોએ તેમના માટે સોબતીઓ મુકરર કરી દીધા હતા, પછી તેમણે તેમની પહેલાના તથા તેમની પછીના બધા કાર્યો તેમની નજરમાં શોભિતા કરી બતાવ્યા હતા. ને અગાઉ થઈ ગયેલા જિન્નાતો તથા ઇન્સાનોની બધી ઉમ્મતો પર સાબિત થઈ ચૂકેલા અઝાબનો વાયદો આ લોકો ઉપર પણ પૂરો થયો કે સાચે જ તેઓ નુકસાન ઉઠાવનારા બનશે. وقال الذين كفروا لا تسمعوا لهذا القرآن والغوا فيه لعلكم تغلبون. ને જે લોકો ઈમાન લાવ્યા ન હતા તેમણે કહ્યું કે તમે આ કુરાનને ધ્યાન દઈ સાંભળો નહીં અને તેના પડવાના સમયે ગડબડ મચાવતા રહો કે કદાચ ને તમે ફાવી જાઓ. الذين كفروا عذابا شديدا ولنجزينهم أسوأ الذي كانوا يعملون. માટે જે લોકો ઈમાન લાવ્યા નથી તેમને અમે ચોક્કસ જ સખત અઝાબની મજા ચખાડશું, યાનિ કે ખૂબ જ મોટી સજા આપશું, ને જે ખરાબમાં ખરાબ કાર્યો તેઓ કરતા હતા તેનો પણ બદલો અમે તેમને જરૂર આપીશું. અલ્લાહના દુશ્મનોનો બદલો એ જ આગ છે, તેમાં તેમનું હંમેશ રહેવાનું ઘર છે. અમારી આયતોનો ઇનકાર કરતા હતા તેનો આ બદલો છે. ને જે લોકો ઈમાન લાવ્યા ન હશે તેઓ કયામતમાં કહેશે કે એ અમારા પાલનહાર, જિન્નાતો તથા ઇન્સાનોમાંથી જેમણે અમને ગુમરાહ કર્યા, ભટકાવ્યા હતા, તેમને અમને દેખાડી દે કે જેથી તેમને અમે અમારા પગો નીચે રગદોળી નાખીએ, કચડી નાખીએ, કે તેઓ સૌથી નીચે હેઠળ થઈને વધારે જલીલ ને રૂસવા થાય. قالوا ربنا الله ثم استقاموا تتنزل عليهم الملائكة ألا تخافوا ولا تحزنوا وأبشروا بالجنة التي كنتم توعدون. بشك જે લોકોએ આ કહ્યું કે અમારો પાલનહાર અલ્લાહ છે, પછી તેઓ છેવટ સુધી એ જ આસ્થા પર કાયમ રહ્યા. તેમના પર મોત સમયે ફરિશ્તા આ સંદેશો લઈ ઉતરશે કે તમે ન ભવિષ્ય માટે ચિંતા કરો અને ન થઈ ગયેલા દિવસો માટે અફસોસ, ને જે જન્નતનો તમને વાયદો કરવામાં આવતો હતો તેનો ફાયદો ઉઠાવો. ولكم فيها ما تشتهي أنفسكم ولكم فيها ما تدعون. અમે દુનિયાની જિંદગીમાં તમારા દોસ્ત હતા અને આખરતમાં પણ છીએ, ને તમારા માટે તે જન્નતમાં તમારું મન ચાહે તે દરેક વસ્તુ તમને મળશે, અને તેમાં તે દરેક વસ્તુ કે જે તમે માંગશો હાજર હશે. મહાન બક્ષિશવાળા અને રહેમાન અલ્લાહ તરફની આ આવકાર હશે, પરોણાગત હશે. વમન અહસનુ કૌલમ મિમ્મન દઅ ઇલા અલ્લાહ વઅમિલ સાલિહન વકાલ ઇન્નની મિનલ મુસ્લિમીન. અને આ કરતા ઉત્તમ બોલ કોના હશે કે જે અલ્લાહની તરફ બોલાવે તથા સારા કાર્યો કરે, ને કહે કે બેશક હું અલ્લાહની તાબેદારી કરનારાઓમાંથી છું. فإذا الذي بينك وبينه عداوة كأنه ولي حميم. અને નેકી તથા બદી એક સરખી હોતી નથી, માટે તું સખતમાં સખત બોલોને એવા બોલોથી દૂર કર કે જે ઉત્તમમાં ઉત્તમ હોય. એમ કરતા જેની અને તારી વચ્ચે દુશ્મનાય હશે તે એવો થઈ જશે કે જાણે એક દિલસો જ દોસ્ત. صبروا وما يلقاها إلا ذو حظ عظيم. અને આ સિફત સબર કરનારાઓ સિવાય બીજો કોઈ હાંસિલ કરી શકતો નથી. અને વળી તેને મોટા નસીબદાર સિવાય બીજો કોઈ હાંસિલ કરી શકતો નથી. وَإِمَّا يَنزَغَنَّكَ مِنَ الشَّيْطَانِ نَزْغٌ فَاسْتَعِذْ بِاللَّهِ અને અગર શૈતાન તરફથી તારા મનમાં કોઈ વસવસો ખોટો ખ્યાલ પેદા થાય તો તું અલ્લાહની પનાહ માંગી લે, તેનું શરણ માંગ. બેશક તે સર્વે સાંભળનાર અને બધું જાણનાર છે. ومن آياته الليل والنهار والشمس والقمر لا تسجدوا للشمس ولا للقمر واسجدوا لله الذي خلقهن إن كنتم إياه تعبدون. ને રાત તથા દિવસ અને સૂરજ તથા ચાંદ એ પણ તેની જ કુદરતની નિશાનીઓમાં છે. તમે લોકો ન સૂરજને સજદો કરો ન ચાંદને, બલકે તે અલ્લાહને સજદો કરો કે જેણે તમને પેદા કર્યા છે. અગર તમે તેની જ ઇબાદત કરતા હોવ તો પછી જો આ લોકો અભિમાન કરે તકબ્બુર કરે તો કાંઈ પરવા નહીં તારા પાલનહાર પાસે જે ફરિશ્તાઓ છે તે રાત દિવસ તેની પાકીઝગી બયાન કરતા રહે છે અને તેઓ સહેજ પણ થાકતા નથી. ومن آياته أنك ترى الأرض خاشعة فإذا أنزلنا عليها الماء اهتزت وربت إن الذي أحياها لمحيي الموتى إنه على كل شيء قدير. અને આ વાત પણ તેની નિશાનીઓમાંથી છે કે તું જમીનને ચીમળાઈ ગયેલી સૂકી હાલતમાં જોયે છે, પછી જ્યારે અમે તેના પર પાણી વરસાવીએ છીએ ત્યારે તે લહેર મારતી અને ઉભરાઈ આવે છે. જે અલ્લાહે તે મરી ગયેલી જમીનને પાછી જીવતી કરી દીધી તે જ મૂળદાઓને પણ બેશક પાછો જીવતો કરનારો છે. બેશક તે દરેક વસ્તુ પર પૂરેપૂરો કાબુ રાખનારો છે. الذين يلحدون في آياتنا لا يخفون علينا أفمن يلقى في النار خير أم من يأتي آمنا يوم القيامة اعملوا ما شئتم إنه بما تعملون بصير. بيشك જે લોકો અમારી આયતોને મચડી નાખી અવળો અર્થ કરે છે તેઓ અમારાથી છુપા નથી. શું તે કે જે જહન્નમમાં નાખવામાં આવશે તે સારો છે કે તે જે કયામતના દિવસે અમન અમાનથી આવશે તે? વારું તો તમારું મન ચાહે તે કરતા રહો. બેશક જે કાંઈ તમે કરી રહ્યા છો તે બધું તે જોવે છે. બેશક જે લોકો જ્યારે તેમની પાસે નસીહત આવે છે તો તેને માનતા નથી, યાની કે તેઓ જ ગુમરાહ છે. જો કે આ કુરાન મજીદ એક જબરદસ્ત લેખ છે. لَا يَأْتِيهِ الْبَاطِلُ مِنْ بَيْنِ يَدَيْهِ وَلَا مِنْ خَلْفِهِ تَنْزِيلٌ مِنْ حَكِيمٍ حَمِيدٍ. જે જૂઠાણું તેને ન આગળથી લાગુ પડશે ન તેની પાછળથી, તે હિકમતના સાહેબ અને તારીફને લાયક અલ્લાહના તરફથી ઉતરેલું છે. ما يقال لك إلا ما قد قيل للرسل من قبلك إن ربك لذو مغفرة وذو عقاب أليم. أي رسول تارا માટે બીજું કાંઈ કહેવામાં આવતું નથી, પણ એ જ કે જે તારી અગાઉના રસૂલો માટે કહેવામાં આવતું હતું, બેશક તારો પાલનહાર મહાન બક્ષિશવાળો છે અને દુઃખદાયક અઝાબ પણ આપનારો છે. وَلَوْ جَعَلْنَاهُ قُرْآنًا أَعْجَمِيًّا لَقَالُوا لَوْلَا فُصِّلَتْ آيَاتُهُ أَعْجَمِيٌّ وَعَرَبِيٌّ قُلْ هُوَ لِلَّذِينَ آمَنُوا هُدًى وَشِفَاءٌ وَالَّذِينَ لَا يُؤْمِنُونَ فِي آذَانِهِمْ وَقْرٌ وَهُوَ عَلَيْهِمْ عَمًى أُولَئِكَ يُنَادَوْنَ مِنْ مَكَانٍ بَعِيدٍ. અને અગર અમે આ કુરાને મજીદને અજમી ભાષામાં ઉતાર્યું હોત, યાની કે અરબી સિવાયની બીજી કોઈ ભાષામાં ઉતાર્યું હોત, તો લોકો જરૂર એમ કહેતે કે તેની આયતો અમારી સમજને લાયક અરબી ભાષામાં સાફ કરવામાં કેમ આવી નથી. કેવી અજબ વાત છે કે કુરાનની ભાષા અજમી અને અમારી ભાષા અરબી. તું કહે કે તે લોકો માટે કે જેઓ ઈમાન લાવ્યા છે તે કુરાને મજીદ તો હિદાયત અને દરેક રોગ માટે ઈલાજ છે, ને જેઓ ઈમાન નથી રાખતા તેમના કાનોમાં બહેરાપણું છે અને તે કુરાન તેમના માટે અંધાપો છે, માટે તેઓ એવા જ રહેશે કે જાણે તેમને દૂરથી પોકારવામાં આવતા હોય. وَلَقَدْ آتَيْنَا مُوسَى الْكِتَابَ فَاخْتُلِفَ فِيهِ وَلَوْلَا كَلِمَةٌ سَبَقَتْ مِنْ رَبِّكَ لَقُضِيَ بَيْنَهُمْ وَإِنَّهُمْ لَفِي شَكٍّ مِنْهُ مُرِيبٍ. અને ચોક્કસ જ અમોએ મૂસાને તૌરેત કિતાબ આપી હતી, પછી તેમાં મતભેદ કરવામાં આવ્યો, અને અગર તારા પાલનહાર તરફથી મોહલતને લગતો મોકાને લગતો બોલ પહેલાથી નીકળી ચૂક્યો ન હોત તો તેમની વચ્ચે ક્યારનો ફેંસલો થઈ ગયો હોત, અને બેશક તેઓ તેના તરફથી પરેશાન કરનારી શંકામાં પડ્યા છે. من عمل صالحا فلنفسه ومن أساء فعليها وما ربك بظلام للعبيد. જે શખ્સ કાંઈ નેકી કરશે તો તે પોતાના જ ભલા માટે કરશે, અને જે કોઈ બદી કરશે તો તેનું નુકસાન તેને જ પહોંચશે. ને તારો પાલનહાર પોતાના બંદાઓની બાબતમાં હરગિજ ઝુલમગાર નથી. ઇલૈહી યુરદ્દુ ઇલ્મુ સાઅ વમા તખરુજુ મિન સમરાતિન મિન અકમામિહા વમા તહમિલુ મિન ઉન્સા વલા તદઉ ઇલ્લા બિઇલ્મિ وَيَوْمَ يُنَادِيهِمْ أَيْنَ شُرَكَائِي قَالُوا آذَنَّاكَ مَا مِنَّا مِنْ شَهِيدٍ. કયામતનું ઇલ્મ, કયામતનું જ્ઞાન તેની જ તરફ રજૂ કરવામાં આવે છે, ને તેની જાણ વગર ન કોઈ ફળ પોતાના કોપટામાંથી પોતાના ગર્ભમાંથી બહાર નીકળે છે, અને ન કોઈ માદા ન કોઈ ઓરત પેટસર થાય છે, અને ન તેણી જણે છે. ને તે દિવસે તેઓ મુશ્રિકોને સાત કરી કહેશે કે મારા શરીકો ક્યાં છે, યાની કે જેને તમે અલ્લાહના ભાગીદારને શરીકો ગણાવતા હતા તેઓ ક્યાં છે. તેઓ કહેશે કે અમે તો તને ખબર આપી ચૂક્યા છીએ કે અમારામાંથી કોઈ પણ તેમને જાણતો નથી. ને જે જે વસ્તુઓને તેઓ પહેલા પુકાર્યા કરતા હતા હવે તે સર્વે તેમની પાસેથી જતી રહેશે ને તેમને ખાતરી થઈ જશે કે તેમના માટે છટકી જવાનો છટકબારીનો કોઈ જ રસ્તો નથી. لا يسأم الإنسان من دعاء الخير وإن مسه الشر فيئوس قنوط. માણસ પોતાના લાભ અને ફાયદા માટેની દુઆ માંગવાથી મુદ્દલ કંટાળતો નથી અને જો તેને કોઈ દુઃખ પહોંચે તો તે હતાશ ને નિરાશ બની જાય છે. ولئن ألقناه رحمة منا من بعد ضراء مسته ليقولن هذا لي وما أظن الساعة قائمة ولئن رجعت إلى ربي إن لي عنده للحسنى فلننبئن الذين كفروا بما عملوا ولنذيقنهم من عذاب غليظ. અને તેના પર કોઈ દુઃખ આવી પડ્યું હોય તે બાદ અમે તેને જો અમારી મહેરબાનીની મજા ચખાડીએ તો તે જરૂર આ કહેશે કે આનો તો હું હકદાર હતો, મારો અધિકાર હતો કે હું સારો થઈ જાઉં, અને હું નથી ધારતો કે કયામત આવનાર છે, અને જો કદાચ ને હું મારા પાલનહારની હુજુરમાં પાછો ફેરવવામાં પણ આવીશ તો તેની પાસે પણ મારા માટે તો કલ્યાણ જ હશે, મારા માટે તો સારું ને સારું જ હશે. આથી નાસ્તિકો જે કાંઈ કર્યા કરતા હતા તેનાથી તેમને જરૂર વાકેફ કરી દઈશું, યાની કે કયામતના દિવસે તેમને જાણકાર કરી દઈશું અને તેમને સખત સજાની મજા જરૂર ચખાડશું. وَإِذَا أَنْعَمْنَا عَلَى الْإِنسَانِ أَعْرَضَ وَنَأَى بِجَانِبِهِ وَإِذَا مَسَّهُ الشَّرُّ فَذُو دُعَاءٍ عَرِيضٍ. અને જ્યારે અમે માણસને કોઈ નેમત અતાઓ કે બક્ષિશ અતા કરીએ છીએ તો તે અમારા તરફથી મોઢું ફેરવી લે છે ને પોતે ખસી જાય છે, અને જો તેના ઉપર કોઈ દુઃખ આવી પડે છે તો તે લાંબી પહોળીને મોટી દુઆ માંગવા માંડી જાય છે. قل أرأيتم إن كان من عند الله ثم كفرتم به من أضل ممن هو في شقاق بعيد. أي رسول તું કહે કે ભલા તમારી સમજમાં આ વાત આવે છે કે અગર આ કુરાન મજીદ અલ્લાહના તરફથી હોય છતાં તમે તેના ઇનકાર કરનારા થયા હો તો પછી જે હદથી વધારે વિરુદ્ધતામાં હોય તેના કરતા વધારે મોટી ગુમરાહીમાં ને ભટકેલો કોણ હોઈ શકે છે. સનુરીહિમ આયાતિના ફિલ આફાકી વફી અન્ફુસિહિમ હત્તા યતબયન લહુમ અન્નહુલ હક્ક અવલમ યકફી બિરબ્બિક અન્નહુ અલા કુલ્લી શયઇન શહીદ. અને તેમને નજદીકમાં જ દુનિયાની દિશાઓમાં અમારી નિશાનીઓ દેખાડશું, યાની કે અમારી કુદરતની નિશાનીઓ દેખાડશું, અને ખુદ તેમના પોતાનામાં પણ, અહીં સુધી કે તેમના પર આ વાત ઉઘડી જાય, જાહેર થઈ જશે કે આ સત્ય છે, યાની કે કુરાને મજીદ હક અને સત્ય છે. શું તારો પાલનહાર એ વાત માટે કાફી નથી કે તે દરેક વસ્તુનો જાણકાર છે? અલા ઇન્નહુમ ફી મિરયતિમ મિન લિકાઈ રબ્બિહિમ અલા ઇન્નહુ બિકુલ્લી શયઇમ મુહીત. હતો. ખબરદાર રહો, તેઓ પોતાના પાલનહારની મુલાકાતની બાબતે શંકામાં છે. ખબરદાર રહો, બેશક તે દરેક વસ્તુમાં છવાયેલો રહેલો છે. અલ્લાહ દરેક વસ્તુમાં ઇલ્મ અને કુદરતથી દરેક ચીજને ઘેરી લીધેલ છે.